श्री पद्म पुराण सृष्टिखंड अध्याय 44 अनुकंपनिका प्रमाणे तुलसी स्त्रोत्र नु वर्णन ब्राह्मणे कह्यु। गुरुदेव, अमे तमारा मुखे तुलसीना पत्र ने पुष्पनु शुभ महात्म्य सांभळ्यु, जे भगवान श्री विष्णु ने बहुज प्रिय छे। हवे अमने लोकोने तुलसीना पुण्यमय स्त्रोत्र नु श्रवण करवानी इच्छा छे। व्यासजी बोलिया, हे ब्राह्मण, पहला स्कंद पुराण में मैं जे कह्यु छे ते फरी कहू छू। सतानंद मुनिना शिष्यों कठोर व्रतनु पालन करनारा हता। ते बधा शिष्यों एक दिवस पोताना गुरु ने प्रणाम करीने परम पुण्यमय अने हितनी वात पूछी। शिष्यों कह्यु, हे नाथ, हे ब्रह्मवेताओं में श्रेष्ठ, तमे पूर्व काल में ब्रह्माजीना मुखे तुलसीना जे स्तोत्रनु श्रवण कर्यु हतु तेने तमारी पासेथी सांभळवानी अमारी इच्छा छे। सतानंदजी बोल्या, शिष्यगण, तुलसीना नामनु उच्चारण करवाथी असुरना दर्पनु दलन करनारा भगवान श्री विष्णु प्रसन्न थाय छे। मनुष्यना पाप नाश पामे छे तथा तेने अक्षय पुण्यनी प्राप्ति थाय छे, जेना दर्शन मात्रथी करोड़ों गोदाननु फल थाय छे। તે તુલસીનું પૂજન અને વંદન લોકો કેમ ન કરે? કળિયુગમાં તે લોકો ધન્ય છે જેમના ઘરમાં શાલિગ્રામ ભગવાનની પૂજા સંપન્ન કરવા માટે તુલસી રોપેલા છે। જેમણે કળિયુગમાં ભગવાન શ્રી કેશવની પૂજા માટે તુલસીના વૃક્ષ રોપ્યા છે, તેમના પર જો યમરાજ પોતાના કિંકરો સહિત રુષ્ટ થઈ જાય તો પણ તેઓ તેમનું શું કરી શકે? હે તુલસી, તમે અમૃતથી ઉત્પન્ન થયા છો અને કેશવને સદા પ્રિય છો। હે કલ્યાણી, હું ભગવાનની પૂજા માટે તમારા પાંદડા લઉં છું, તમે મારા માટે વરદાયની થાઓ। તમારા અંગોથી ઉત્પન્ન થનારા પાંદડા અને મંજરીઓ દ્વારા હું સદા જે રીતે શ્રી હરિની પૂજા કરી શકું તેવો ઉપાય કરો। હે પવિત્રાંગી તુલસી, તમે કળિયુગના મળનો નાશ કરનારી છો। તુલસ્ય અમૃત જન્માસી સદા ત્વમ કેશવ પ્રિયે કેશવાર્થમ ચિનોમી ત્વામ વરદા ભવશોભને ત્વદ અંગ સંભવેવી નૃત્યમ પૂજયામી યથા હરિમ તથા કુરુ પવિત્રાંગી ક્લોમલ વિનાશિની। 59મા અધ્યાયના 11-13 શ્લોક સંખ્યા। આ ભાવપૂર્ણ મંત્રોથી જે તુલસી દળોને વીણીને તેમના દ્વારા ભગવાન વાસુદેવનું પૂજન કરે છે તેનું પૂજન કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય છે, તેને પૂજાનું કરોડો ગણું ફળ પ્રાપ્ત થાય છે। હે દેવેશ્વરી, મોટા મોટા દેવતાઓ પણ તમારા પ્રભાવનું ગાન કરે છે। મુનિ સિદ્ધ ગંધર્વ પાતાલ નિવાસી સાક્ષાત નાગરાજ શેષ તથા સંપૂર્ણ દેવતા પણ તમારા પ્રભાવને જાણતા નથી। માત્ર ભગવાન શ્રી વિષ્ણુ જ તમારા મહિમાને પૂર્ણ રૂપે જાણે છે। જે સમયે ક્ષીરસાગરના મંથનનો ઉદ્યોગ પ્રારંભ થયો હતો તે સમયે શ્રી વિષ્ણુના આનંદાંશથી તમારો પ્રાદુર્ભાવ થયો હતો પૂર્વકાળમાં શ્રી હરિએ તમને પોતાના શ્રી મસ્તક પર ધારણ કર્યા હતા। હે દેવી, તે સમયે શ્રી વિષ્ણુના અંગોનો સંપર્ક મેળવીને તમે પરમ પવિત્ર થઈ ગયા છો। હે તુલસી, હું તમને પ્રણામ કરું છું। તમારા શ્રી અંગથી ઉત્પન્ન પાંદડાઓ દ્વારા જે રીતે શ્રી હરિની હું પૂજા કરી શકું એવી કૃપા કરો, જેથી હું નિર્વિઘ્નતાથી પરમ ગતિને પ્રાપ્ત થાઓ। સાક્ષાત શ્રી કૃષ્ણ તમને ગોમતી તટ પર લગાવ્યા અને પોષ્યા હતા। વૃંદાવનમાં વિચરતા તેમણે સંપૂર્ણ જગત અને ગોપીઓના હિત માટે તુલસીનું સેવન કર્યું। હે જગત પ્રિયા તુલસી, પૂર્વકાળમાં વશિષ્ઠજીના કથના અનુસાર શ્રી રામચંદ્રજીએ પણ રાક્ષસોનો વધ કરવાના ઉદ્દેશ્યથી સરયુ તટે તુલસી લગાવ્યા હતા। હે તુલસી દેવી, હું તમને પ્રણામ કરું છું। શ્રી રામચંદ્રથી વિયોગ થઈ જતા અશોક વાટિકામાં રહીને જનક કિશોરી સીતાજીએ તમારું જ ધ્યાન કર્યું હતું, જેથી તેમને ફરી પોતાના પ્રિયતમનો સમાગમ પ્રાપ્ત થયો। પૂર્વકાળમાં હિમાલય પર્વત પર ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે પાર્વતી દેવીએ તમને ઉછેર્યા હતા અને પોતાની અભિષ્ટ સિદ્ધિ માટે તમારું સેવન કર્યું હતું। હે તુલસી દેવી, તમને મારા નમસ્કાર છે। સંપૂર્ણ દેવાંગનાઓ અને કિન્નરોએ પણ દુઃસ્વપ્નનો નાશ કરવા માટે નંદનવનમાં તમારું સેવન કર્યું હતું। હે દેવી, તમને મારા નમસ્કાર છે। ધર્મારણ્ય ગયામાં સાક્ષાત પિતૃએ તુલસીનું સેવન કર્યું હતું। દંડકારણમાં ભગવાન શ્રી રામચંદ્રજીએ પોતાના હિત સાધનની ઈચ્છાથી પરમ પવિત્ર તુલસી વૃક્ષ વાવ્યું હતું। લક્ષ્મણ અને સીતાએ પણ બહુ જ ભક્તિપૂર્વક તેને ઉછેર્યું હતું। જે પ્રમાણે શાસ્ત્રમાં ગંગાજીને ત્રિભુવન વ્યાપીની કહ્યા છે, તે જ પ્રમાણે તુલસીદેવી પણ સંપૂર્ણ ચરાચર જગતમાં દ્રષ્ટિગોચર થાય છે। તુલસીને ગ્રહણ કરીને મનુષ્ય પાતકોથી મુક્ત થઈ જાય છે। હે મુનીશ્વરો, બીજું તો ઠીક, પણ તુલસી સેવનથી બ્રહ્મહત્યા પણ દૂર થઈ જાય છે। તુલસીના પાંદડા પરથી ટપકતું જળ જે પોતાના મસ્તક પર ધારણ કરે છે, તેને ગંગા સ્નાન અને 10 ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે। હે દેવી, મારા પર પ્રસન્ન થાઓ। હે દેવેશ્વરી, હે હરિપ્રિય, મારા પર પ્રસન્ન થાઓ। ક્ષીરસાગરના મંથનથી પ્રગટેલા તુલસી દેવી તમને પ્રણામ છે। દ્વાદશીની રાત્રે જાગરણ કરીને જે આ તુલસી સ્તોત્રનો પાઠ કરે છે, ભગવાન શ્રી વિષ્ણુ તેના 32 અપરાધ ક્ષમા કરે છે। બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યુવાની અને વૃદ્ધાવસ્થામાં જેટલા પાપ થયા હોય છે તે બધા તુલસી સ્તોત્રના પાઠથી નાશ પામે છે। તુલસી સ્ત્રોત્રના પાઠથી સંતુષ્ટ થઈને ભગવાન સુખ અને અભ્યુદય પ્રદાન કરે છે। જેના ઘરમાં આ સ્ત્રોત્ર લખેલું રહે છે તેનું કદી અશુભ થતું નથી, તેનું બધું મંગળ જ થાય છે, તેનું ઘર પ્રચુર ધન ધાન્યથી ભરપૂર રહે છે। તુલસી સ્ત્રોત્રનો પાઠ કરનારના હૃદયમાં ભગવાન શ્રી વિષ્ણુ પ્રત્યે અવિચળ ભક્તિ રહે છે તથા તેનો વૈષ્ણવોથી કદી વિયોગ થતો નથી, તેની બુદ્ધિ કદી અધર્મમાં પ્રવૃત્ત થતી નથી। જે દ્વાદશીએ રાત્રિ જાગરણ કરીને તુલસી સ્તોત્રનો પાઠ કરે છે તેને કરોડો તીર્થોના સેવનનું ફળ પ્રાપ્ત થાય છે। અધ્યાય 44મો સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।